આજે ડાકુ જે ગાડા ના નાના બીજી બીજી

પૈસા બચાવીને પણ પારકા માટે પોતાને ગુરુ બગડતું પેલા કઈ સારું કરેલું કે તમે શરીરો બોલવા જવા ભાવના થયા પ્રકાર નહીં મહેનત મજૂરી કરે તે પુરુષાર્થ મહેનત મજૂરી કરે તે પુરુષાર્થ

મકાન પડી ગયું હોય તો માણસ રોગમગ્ન થઈ જાય, રવિ પડે, ન થવા દે તો ન થઈ જાય. આપણું આ ચલાવે છે કરવો અને અસર નહીં કરવાનો ભાવ થો ધંધો એ કુકડો આડ્યો છે. ધંધો એ